શ્રીમન્મંગલમૂર્તિમાર્તિશમનમ માલામ કરે તોલસીં દક્ષે સૂક્ષ્મવલક્ષસાંદ્રવસનાન યાબિવ્રતં સર્વદા ચારુસ્મેરમુખાંબુજં લસદુર શ્રીવત્સલક્ષ્માંકિતમ્ ધ્યાયે ભૂષણ ભૂષણાંગમનિષં શ્રી સ્વામિનારાયણં શ્રી સ્વામિનારાયણં ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સૌ કોઈની જીવનનૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે પૂજનીય સંતો તથા વાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. આપણે કથા સાંભળી રહ્યા છીએ સ્વપ્નવત સંસાર. ગઈ કથામાં આપણે સાંભળ્યું સખી સમજણમાં ઘણું સુખ છે. સમજણ, સારો વિચાર, એના કારણે જ વ્યક્તિ પોતાના જીવનની અંદર સ્થિર ઊભી રહી શકે છે. આ દુનિયાની અંદર કઈ વ્યક્તિ એવી હશે કે જેને જન્મી તે છેક મૃત્યુ પામે ત્યાં સુધી સમસ્યાઓના આઘાત સહન ન કરવા પડ્યા હોય? ગોતવા જઈએ ને તો લગભગ કોઈ ન મળે હો. કારણ કે જ્યારે જન્મ થાય છે ત્યારે જ દુઃખ હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ને કે જન્મ થાય એ ઘડી કેવી હોય, જન્મ આપનારી માતાને મૃત્યુનું ખાલી 2 સેકન્ડ છેટું હોય છે. ત્યારે તમામ સમસ્યાઓ તો જીવનની અંદર આવવાની જ છે, અને એટલા માટે તો આ મહાપુરુષોએ આ સંસારને ભવસાગર કહ્યો છે. અથવા તો ઘંટીના 2 પડ કહ્યા છે. અવની નભ બેય જાણવા, પડ ઘંટી સમ પ્રમાણવા, કણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે. તો કોઈ ક્યાં મલોખાનો માળો કીધો કે મલોખાનો માળો હોય પવન આવે તો શું થાય, ઉડીને તૂટી જાય. આ બધું સાંભળીએ એના ઉપરથી આપણને સ્પષ્ટ એ સમજણ મળે કે આ સંસાર છે નાશવંત છે, ક્ષણિક છે. શંકરાચાર્યજીએ એટલે તો કહ્યું દુઃખાલયમ અશાશ્વતમ. જીવનમાં સમસ્યાઓ તો આવે જ છે, પણ તમામ સમસ્યાઓમાં એક મોટી સમસ્યા તો એ છે કે બધા લોકો પોતાની સમસ્યાને મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીને જોવે છે અને બિલોરી કાચ મૂકીને સમસ્યાને જોવામાં આવે તો નાનું હોય એ પણ મોટું દેખાય, એમ નાનું એવી સમસ્યા હોય, નાનો એવો પ્રોબ્લેમ હોય એ પણ કેવો દેખાય, મોટો દેખાય. પ્રશ્ન થાય, શું આપણે આ ચિંતામુક્ત જીવન જીવવું છે? આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવું છે? બધાના અંતરનો એક જ જવાબ હશે, હા, ચિંતામુક્ત જીવન જીવવું છે, સમસ્યાઓમાંથી બહાર આવવું છે. તો એનો ઉપાય શું? તો બસ એનો ઉપાય એક જ છે, સાંખ્યની સમજણ. આ સમજણ હોય એટલે પછી કૌટુંબિક જીવન હોય, એની સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય કે કોઈ સામાજિક સમસ્યા હોય, તમામ સમસ્યાઓમાંથી છુટકારો પામવા માટે સાંખ્યની સમજણનો સહારો લેવો જ પડશે. કારણ કે ગમે એટલું કદાચ સુખ હશે, દુઃખ વિના નહીં મળે. અને ગમે તેટલું વ્યક્તિની ઉપર દુઃખ આવે છે તો એની પાછળ સુખ તો ચાલ્યું જ આવે છે. આ સંસાર સાગરનો નિયમ છે. કદાચ કોઈને મોટું સુખ મળી જાય ને તો પછી એની પાછળ આવતું દુઃખ પણ એવું જ મોટું હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક 2 રૂપિયાની સાદી બોલપેન છે અને બીજી 2 લાખ રૂપિયાની બોલપેન છે, હીરા જડેલી બોલપેન છે, લાઇટવાળી પેન છે. 2 રૂપિયાવાળી બોલપેન હોય તો એનો કાંઈ મનમાં ભાર પણ ન હોય અને સામાન્ય રીતે એનો ઉપયોગ કરતા હોય, અને 2 લાખ રૂપિયાવાળી બોલપેન હોય તો મનમાં ભાર પણ હોય કે ભાઈ મારી પાસે 2 લાખ રૂપિયાવાળી બોલપેન છે, અને એને પછી ક્યાંય બહાર જાય તો ખિસ્સામાં રાખે અને બહાર દેખાય એવી રીતે રાખે. પણ બરોબર એ 2 લાખ રૂપિયાની બોલપેન જો ખોવાઈ ગઈ તો શું વિચાર આવે? ઊંઘ ઉડી જાય, શોધખોળમાં લાગી જાય. અને 2 રૂપિયાવાળી પેન ખોવાઈ ગઈ હોય તો એ કાંઈ વાંધો નહીં, નવી લઈ આવશું. સહેજ આવો વિચાર આવે ને? કારણ કે કિંમત ઓછી છે તો એનું દુઃખ પણ ઓછું છે, કિંમત વધારે છે તો એનું દુઃખ પણ વધારે છે. પણ પ્રશ્ન ત્યાં છે કે સંસારમાં રહેલી જે વસ્તુ છે, પદાર્થો છે, એમાં આપણે કોને વધારે કિંમત આપીએ છીએ? આપણને મળેલી ભૌતિક વસ્તુને કે આપણને મળેલી આધ્યાત્મિક ભેટ? ભગવાને આપણી ઉપર રાજી થઈ અને આપણને આપેલી પોતાની સ્વરૂપની ભેટ, પોતાના સંતોની ભેટ, આ સંપ્રદાયની ભેટ, સંતો આપ્યા ત્યારે એ ભેટ આપણી માટે મોંઘા મૂલી છે. કદાચ આ દુનિયામાં બીજી વસ્તુ ખોવાઈ જાય અને જો એક ભગવાન બચે, સંતો બચે, એનો સહારો બચે, અને જો એની કિંમત આપણને સમજાણી હોય ને તો પછી જગતની વસ્તુ કદાચ ખોવાઈ જાય, કંઈ નાશવંત થાય, તૂટી જાય, ભાંગી જાય અથવા ગુમાવવી પડે, દુઃખ ન થાય. કોઈ પણ તકલીફ આવી હોય ત્યારે જો સાંખ્યની સમજણ હોય ને તો એ અંતરના ઉકળાટને ઠારવા માટે એર કન્ડિશનરની ગરજ સારે છે, અને નહીતર જો સમજણ ન હોય તો પછી એ વ્યક્તિ છે એ પછી પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે. ખંભાતના શેઠ સદાશિવજી પોતે ખૂબ કમાણેલા, મોટી હવેલી બનાવી અને બધા રૂમ અલગ અલગ બનાવ્યા, આને બનાવતા હોય એ પેડા એ વખતે કોડ કરતા હોય કે આ રૂમમાં આવી રીતની આપણે ક્રિયાઓ કરશું, આ રૂમમાં પૂજા કરશું, આ રૂમમાં મહેમાનો આવશે, આમ બધા સંકલ્પો કરી અને સરસ હવેલી બનાવી. લાકડાની એ વખતે હવેલી બની. મહારાજના ખૂબ સારા હરિભક્ત ગોપાળાનંદ સ્વામીની સાથે ખૂબ હેત, એટલે હવેલી બની ગઈ. એટલે વાસ્તુ પૂજનમાં એને થયું કે ગોપાળાનંદ સ્વામીને હું તેડાવું. એટલે સ્વામી એ વખતે વડોદરા બિરાજમાન હતા, સ્વામીને આમંત્રણ આપવા માટે વડોદરા ગયા. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી હવેલી તૈયાર થઈ ચૂકી છે, આપ વાસ્તુ પૂજન કરવા માટે સ્વામી પધારો. સ્વામી કહે કે શેઠ અમે આવશું, પણ એક કામ કરો, થોડા દિવસ તમે અહીં રોકાવ, કથા વાર્તાનો લાભ મેળવો. સ્વામીની સાથે ખૂબ હેત એટલે મનાઈ ગયું અને ત્યાં રોકાણ. અને ગોપાળાનંદ સ્વામીની પાસે તો જગત નાશવંતપણાની વાત, ભગવાનનો અબાધિત મહિમાની વાતો આવે, અને ભગવાનના મહિમાથી ભગત શેઠનું હૃદય છે ભરાવા લાગ્યું, જગત છે એના નાશવંતપણાના વિચારો પણ એમના અંતરમાં થવા લાગ્યા. હવે એમાં એક દિવસનો સમય હશે, સ્વામી કથા વાર્તા કરતા હતા, સામે સદાશિવ શેઠને બીજા હરિભક્તો બેઠા હતા, અને કોઈ એક ચિઠ્ઠી લઈને આવ્યો. સ્વામીને ચિઠ્ઠી આપી. સ્વામીએ ચિઠ્ઠી વાંચી, જોયું, એમાં લખ્યું હતું કે સ્વામી, શેઠ તો તમને વાસ્તુપૂજનનું આમંત્રણ આપવા માટે આવ્યા છે, પણ એની હવેલી તો કોઈ કારણોસર આગ લાગી અને બળી ગઈ છે. સ્વામીએ પત્ર બીડી ગાદી નીચે મૂકી દીધો. પછી શેઠને સ્વામીએ પૂછ્યું કે શેઠ, આ તમે અમને હવેલીનું આમંત્રણ આપવા માટે આવ્યા, પણ એટલો વિચાર કરો તમે કે કદાચ હવેલી છે કોઈ કારણોસર સળગી જાય તો પછી શું થાય? અરે સ્વામી, એવું અપશુકન્યા શા માટે બોલો? સ્વામી સારું બોલો ને. સ્વામી કે પણ આપણે સાંખ્યને વિચાર કરીએ છીએ તો તમે એમ કહો કે હવેલી કદાચ સળગી જાય તો શું થાય? શેઠ કહે કે સ્વામી, આટલા દિવસથી તમારો સમાગમ કરું છે ને, કદાચ હવેલી સળગી જાય તો વસમું તો લાગે, પણ આપની પાસેથી સાંખ્ય જ્ઞાન અને સંસારનું હું સ્વરૂપ સમજી ગયો છું ને સ્વામી, એટલે વાંધો નહીં આવે. અને પછી સ્વામીએ ચિઠ્ઠી કાઢી અને સાચી વાત બતાવી. ઘડીક તો શેઠ આમ હેપતાઈ ગયા, સુનમુન બેસી ગયા, પણ પછી ધીરેથી સ્વામીને કીધું, સ્વામી એ હવેલી તો તમારી વાતો સાંભળતો હતો ને, એટલે વાતોથી તો બળી ગઈ હતી, અને બાકીની સાચી પણ બળી ગઈ. જો સ્વામી આપે મને સાંખ્યની દ્રઢતા ન કરાવી હોત ને તો મારા જીવન કસર રહી જાત, અને કદાચ મારાથી બીજું પગલું છે એ ભરાઈ જાત. હવે મને વાંધો નહીં આવે. સદાશિવ શેઠ પાસે શું હતું? સમજણનું એક અમૃત હતું, અને એક જ અમૃત બિંદુએ શેઠને જીવત દાન આપી દીધું, નહીતર તો શેઠ છે તકલીફમાં મુકાઈ જાત. આમ સાંખ્ય એક અમૃત બિંદુ છે અને સુખનો એક મોટો સ્ત્રોત પણ છે, અને જેના વડે માણસ છે એ સુખી રહી શકે છે. એક ફકીરજી મસ્જિદના ઓટલે બેઠા બેઠા ખુદાને મનોમનામ ઠપકો આપતા હતા, કારણ કે ભક્ત હોય એ ભગવાનની સાથે ક્યારેક કેલી પણ કરે, પોતાના સંકલ્પ પૂરા ન થાય તો ભગવાનને ઠપકો પણ કરે. એમાં આ ફકીર છે એ ભગવાનને ઠપકો આપે, ખુદાને ઠપકો આપે કે હે ખુદા, આ જોતો ખરા ઉનાળાનો સમય હતો, આ કાળઝાળ ગરમી છે, આ કેટલા રોડ રસ્તા તપી રહ્યા છે, મારે રસ્તા ઉપર ચાલવું હોય તો હું ચાલી શકું, એટલા માટે તે મને એક સારા બૂટ પણ ન આપ્યા, અને બૂટ ચંપલ વગર હું ચાલું તો મારા પગમાં ફોલ્લા પડી જાય. અરે બૂટ ચંપલ ના આપ્યા તો કાંઈ વાંધો નહીં, એક સાદી સ્લીપર પણ તે પ્રભુ મને ન આપી, ખુદા તે મને ન આપી. આમ જ્યાં ખુદાને ઠપકો આપે છે, ખુદા શું તારી આવી બંદગીનું ફળ મને, તારી બંદગીનું આવું ફળ મળે? આમ જ્યાં ભગવાનને ઠપકો આપે છે, અને એ જ વખતે બરોબર એક વ્યક્તિ રસ્તા ઉપરથી પસાર થાય છે. એ વ્યક્તિ ચાલી જતી હતી, થોડી વારમાં તો આ વ્યક્તિ છે એવી વ્યક્તિ ચાલી જતી હતી, અને જોઈને આમ ગળગળો થઈ ગયો, કારણ કે એ વ્યક્તિ હતી ને, ચાલી તો જતી હતી પરંતુ એને બે પગ નહોતા, ઢસડાય ઢસડાય એને સડક ઉપર ચાલી રહ્યો હતો. અને પછી વળી પાછળ ભગવાનને ખુદાને પ્રાર્થના કરી કે હે ખુદા, એ તે મારી ઉપર બહુ કૃપા કરી છે, તે મને ચાલવા માટે પગ તો આપ્યા છે, પેલા બિચારાની પાસે તો પગ પણ નથી, શરીર ધસડાય ધસડાયને ચાલવું પડે છે. આમ પોતા કરતા કોઈ દુઃખી વ્યક્તિને જોયો તો એનું દુઃખ છે એ શમી ગયું. ઘણી વખત થતું એવું જ હોય છે ને કે માણસ છે એ પોતાને જે મળ્યું છે એનાથી સંતોષ પામવા માટે તૈયાર નથી, અને બીજાની પાસે કંઈક વધારે સારું ભાળે તો એનો અંતર, એના અંતરની અંદર ઉકળાટ થાય, અને ઉકળાટને બહાર કાઢવા માટે પણ તૈયાર નથી. અને એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય, એટલા માટે બે ઉપાય છે, એક ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનનું ધ્યાન કરવું. ભગવાનનું ધ્યાન જે કરે એને શાંતિ થાય, અને બાકી સ્વામી કહે કે એ કરતા સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખને ભોગવી લેવું. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. એક વખત મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા, મહારાજની પાસે એક શેઠ આવ્યા. મહારાજની પાસે દર્શન કરી અને બેઠા. પછી મહારાજે પૂછ્યું કે શેઠ, એ તમારે કેટલા દીકરા? શેઠ કહે કે મહારાજ, મારે બે દીકરા છે. પછી મહારાજે પૂછ્યું કે શેઠ, તમારી પાસે મિલકત કેટલી? મહારાજ, મારી પાસે 5000 રૂપિયાની મિલકત છે. તેમાં એક જાણીતા શેઠ ના કોઈ બેઠા હશે, એણે કીધું કે મહારાજ, આ શેઠ તો જૂઠું બોલે છે, એમને 4 દીકરા છે અને એમની પાસે 50000ની મિલકત છે. મહારાજે પૂછ્યું કે શેઠ, આ પેલા કહે છે સાચું? હા મહારાજ, એની વાત સાચી, મારે 4 દીકરા છે એ વાત પણ સાચી, પણ એ 4માંથી 2 જ દીકરા એ સત્સંગી છે, ભગવાન રાખે છે, એટલા માટે હું બેને જ મારા દીકરા માનું છું. અને વાત રહી 50000 રૂપિયા મારી પાસે છે, તો અત્યાર સુધી મારી જે પાસે પૈસા છે એમાંથી 5000 રૂપિયા જ સત્સંગને અર્થે, સંતોને અર્થે, સત્કાર્યને અર્થે ઉપયોગમાં આવ્યા છે, એટલા માટે મારી પાસે અત્યારે 5000 રૂપિયા છે એમ હું માનું છું. મહારાજ આ શેઠની સમજણ જોઈ ખૂબ રાજી થયા. સંસારની અંદર રહે છતાં પણ આવી સમજણની સાથે રહે તો એને હતાશા, વિક્ષેપ કોઈ પણ નડી ન શકે. એક ભાઈ, એને પૂછે કોઈ, નિસંતાન હતા, એને કોઈ પૂછે કે તમારે દીકરા દીકરી કાંઈ નથી? એટલે એ ભાઈ તો આમ જવાબ આપે કે મારે 4 દીકરા છે, 4. એક પણ સંતાન નહીં છતાં એમ કહે કે મારે 4 દીકરા છે, અને પછી વળતો તરત એમ બોલી જાય કે ચારેય અમેરિકા રહે છે. અને પછી કોઈ પૂછે કે તમને દીકરા નથી તો એનું દુઃખ નહીં? અરે કદાચ દીકરા હોય અને વિદેશમાં રહેતા હોય તો બધા પછી અહીં દેશમાં તો પતિ પત્ની એકલા રહેતા જ હોય છે ને, એમ હું માનું છું કે મારે 4 દીકરા છે અને ચારેય અમેરિકામાં રહે છે. આમ માની અને સુખી રહેતા હતા. એટલે તમામ પ્રકારનું દુઃખ, તમામ પ્રકારના પ્રશ્નો, એક જ સાર સાંખ્યની સમજણ. અને ભારત દેશની અંદર આ સાંખ્યની સમજણનો ચમત્કાર આજકાલનો નથી, સદીઓ જૂનો છે. મહારાજા જનક આનું ઉત્તમ ઉદાહરણ. ઘણી વખત સામાન્ય લોકોને તો નાની એવી સંપત્તિ, નાની એવી વસ્તુ પદાર્થ છે નાશ પામી જાય તો એનું ખૂબ દુઃખ થતું હોય છે અને દુઃખમાંથી બહાર આવવા માટે તૈયાર નથી હોતા. પણ મહારાજા જનકનું દ્રષ્ટાંત ખૂબ અદભુત છે. એક વખત મહારાજા જનકના દરબારની અંદર સભાનું આયોજન થયું. વક્તા સ્થાને વ્યાસપીઠ ઉપર અષ્ટાવક્ર ઋષિ બિરાજમાન થવાના હતા. સભાનો સમય થઈ ગયો, બધા સભાજનો આવી ગયા, અષ્ટાવક્ર ઋષિ પણ વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે. થોડી વાર પણ લાગી છતાં પણ ઋષિવર કથા વાર્તા કરવાની શરૂઆત નથી કરતા. એટલે બીજા જે ઋષિમુનિઓ આવેલા હતા એમણે કહ્યું કે ગુરુદેવ, આપ કથાનો પ્રારંભ કરો. એટલે ગુરુદેવે કીધું કે થોડી વાર છે, જનકરાજ આવે પછી કરીએ. પેલા લોકોએ કહ્યું કે અમે પણ ત્યાગી સંન્યાસીઓ છીએ, તમે કથા વાર્તા શરૂ કરો, અમે સાંભળીશું. પણ આજે અષ્ટાવક્ર ઋષિના મનમાં એમ કે એમને જનક રાજાની વિદેહી સ્થિતિનો ખ્યાલ અપાવવો હતો, એટલા માટે કથા વાર્તા શરૂ નહોતા કરતા. થોડી વાર થઈ ત્યાં જનક રાજા આવે છે. આવ્યા, સ્થાન લીધું અને પછી અષ્ટાવક્ર ઋષિએ કથા વાર્તાની શરૂઆત કરી. એક વૃત્તિએ કથા વાર્તા કરે અને બીજી વૃત્તિ અષ્ટાવક્ર ઋષિએ યોગ કળા વાપરી અને યોગ કળાના માધ્યમથી મિથિલા નગરીને થોડી વારની અંદર જ ભડકે સળગાવી દીધી. મિથિલા નગરી સળગવા લાગી અને એ વખતે બધા સાધુઓ સંન્યાસીઓ જે કોઈ હતા બધા ઊભા થયા અને માંડ્યા ભાગવા. કોઈ કે મારી તુંબડી બળી જાય છે, કોઈ કે મારી જોળી બળી જાય છે, કોઈ કે મારી આ વસ્તુ છે સળગી જશે. વસ્તુ પદાર્થને બચાવવા માટે ભાગવા લાગ્યા અને વખતે જનક રાજા છે યથાવત પોતાની સ્થિતિમાં બેઠા હતા. એટલે અષ્ટાવક્ર ઋષિએ પછી પૂછ્યું કે આ તમારી મિથિલા નગરી સળગે છે તો તમારે એની બચાવ માટે ક્યાંય નથી જવું? અને એ વખતે જનક રાજા બે હાથ જોડીને બોલ્યા કે હે મુનિવર, અનંતમ બત્તમે વિત્તમ યસ્ય મે નાસ્તિ કિંચન, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહયતિ કિંચન. હે ગુરુદેવ, ભલે હું અનંત ઐશ્વર્યનો સ્વામી છું, મારી પાસે દોમ દમતી સાહેબી છે, અત્યારે આખી આ મિથિલા નગરી બળી રહી છે પણ એમાં મારું કાંઈ બળતું નથી. આમ જનક રાજા સ્વયં પોતે આ વિચાર ધારણ કરીને બેઠા હતા અને મહારાજે પણ પ્રથમ પ્રકરણના બીજા વચનામૃતમાં જનક રાજાને યાદ કર્યા છે. મહારાજ પણ સ્વયં આ સાંખ્ય વિચારને પોતાના જીવનકાળ દરમિયાન રજૂ કર્યો હતો. પ્રથમ પ્રકરણનું, મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત મહારાજે એમાં લેખું કે અમે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, કાંકરીએ ચોરાશી કરી, હજારો માણસો આવ્યા હતા, મેળો ભરાયો હતો, પણ પછી એ પૂરું થયું પછી મહારાજ કે અમે ચાલી નીકળ્યા અને જેતલપુરમાં જઈને રાહત રહ્યા અને ત્યાં જઈ અને અમે એવો વિચાર કરવા માંડ્યો કે અમે કોઈ પણ પ્રકારનો મેળો ભરાયો નહોતો, કોઈ માણસો ભેગા નહોતા થયા અને મહારાજ કહે કે અમે આત્મવિચાર કરવા લાગ્યા અને એમ કરતા થકા ગણેશ ધોળકાની રાણીમાં જઈ અને ત્યાં રહ્યા અને ત્યાં જઈ દેહથી અમારું સ્વરૂપ છે એને જુદું માનવા લાગ્યા અને જુદું માનવા લાગ્યા અને પછી અમને આ લોકના કોઈ વસ્તુ પદાર્થની સ્મૃતિ ન રહી અને પછી તો દેવતાઓના વૈભવો દેખાવા લાગ્યા, એ ભોગ સમૃદ્ધિ દેખાવા લાગી, અનંત અપ્સરાઓ ઇત્યાદિ સર્વે દેખાવા લાગ્યું, છતાં પણ અમારું મન છે એ જેમ આ લોકના પંચ વિષયમાં લોભાતું નહોતું એમાંથી નીકળી ગયું, એમ એમાં પણ ન લોભાયું. અને એ વખતે દેવતાઓ આવીને કહેવા લાગ્યા કે તમે ખરા એકાંતિક ભક્ત છો. મહારાજે પોતાના જીવનમાં પણ આ સાંખ્ય વિચાર છે એની દ્રઢતા કરી હતી. એ કેવળ ને કેવળ આપણને શીખવવા માટે પ્રભુ આવા વિચારો ધારણ કરી અને વચનામૃતના માધ્યમથી આપણને સમજાવે છે. આમ મહારાજે પોતાના ભક્તજનોને કોઈ પણ પ્રકારની ઉપાધિ હોય એમાંથી નીકળવાના ઉપાયો બતાવ્યા છે. દુઃખના સમયનો ઉત્તમ જો કોઈ સાથી હોય તો એ છે સાંખ્ય વિચાર. પ્રશ્નોની ઝંઝાળો એને કાપવા માટેનો જો કોઈ ઉપાય હોય તો એ છે સાંખ્ય વિચાર. દુઃખ, હતાશા, નિરાશા આ બધાને હડસેલવા માટેનો જો કોઈ કહેવાય કે બુલડોઝર હોય તો એ છે સાંખ્ય વિચાર. હવે આપણે વાત કરવી છે સાંખ્ય વિચાર અને આત્મજ્ઞાન. સાંખ્ય વિચાર હોય, આત્મજ્ઞાન એટલે કે હું આત્મા છું, હું બ્રહ્મરૂપ છું, હું દેહથી જુદો છું. પણ આ શબ્દો તો છે ને બહુ સસ્તા બનાવી દીધા છે. કોક પરેશાન કરતું હોય તો આપણે શું બોલીએ ઘણી વખત કે પેલા લોકોએ તો મને બ્રહ્મરૂપ કરી દીધો છે, પણ હું આત્મા છું, બ્રહ્મરૂપ છું એ માનવું એ સાધના કંઈ સહેલી નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે કે જો કોઈ દેહથી જુદો પડે, પોતાના દેહથી પોતાના આત્માને જુદો માની અને જનક રાજાની પેઠે ષડ ઉર્મિયોથી રહિત થઈને ભગવાનને ભજે તો એ વ્યક્તિ છે એ શ્રેષ્ઠ છે. સાંખ્ય વિચાર અને આત્મજ્ઞાન આ બંને આમ તો પેરેલલ છે, સહોદર છે એમ કહી શકાય. અને જે કોઈ વ્યક્તિ આ વિચારોને દ્રઢ કરે, એને આત્મસાત કરે, એ માન અપમાનથી દૂર રહી શકે, ભૂખ તરસથી દૂર રહી શકે. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે આ તો મોટી ઘાટી છે કે દેહથી પોતાના આત્માને જુદો માનવો. અને મહારાજ કહે કે જે સાંખ્ય વર્તવાળો હોય ને એ તો દેહથી પોતાના સ્વરૂપને જુદો માને, અંતઃકરણથી જુદો માને અને પોતાનું સ્વરૂપ આત્મા માને અને એને વિશે ભગવાનના સ્વરૂપને ધારણ કરી અને પછી ભગવાનનું ભજન કરે અને એને પછી કોઈ આ લોકની સંપત્તિ કે મોટા કે એને કાંઈ નડી શકે નહીં અને સુખેથી ભગવાનનું પરમ ભજન કરી શકે, શ્રેષ્ઠ ભજન કરી શકે. અને ગુણાતીતાનંદ સ્વામી વાતો દ્વારા એવા હરિભક્તો તૈયાર કર્યા હતા. બોટાદના શિવલાલ શેઠ, નવલખા શેઠ હતા છતાં પણ પોતે ધ્યાન કરવા માટે બેસતા ત્યારે એમની વૃત્તિ છે એ અખંડ મહારાજના સ્વરૂપમાં રહેતી હતી, જરા પણ અસ્થિર થતી ન હતી. એક વખત એમના પિતા ભગા શેઠે કીધું કે જીવા, આ તું 3-3 કલાક ધ્યાન કરશો તો એ ધ્યાનમાં તું કરશો શું? કેવી રીતે તારે 3 કલાકનું ધ્યાન રહે છે? કારણ કે આટલા આટલા વ્યવહારો હોય અને એની વચ્ચે પણ આ રાખવું કઠણ. અને એ જ વખતે શિવલાલ શેઠે કીધું, પિતાજી તમે બેસો, હું તમને વાત કરું. અને એ વાત કરવા માટે બેઠા અને કહે કે પિતાજી, હું જ્યારે ધ્યાન કરવા માટે બેસું છું ને, ત્યારે પહેલાં તો આપણે આખી પેઢીને હું સળગાવી દઉં. પેઢી સળગી જાય પછી હું ઘરે આવું, પછી ઘરને સળગાવી દઉં, પછી ઘર સળગી જાય પછી સગા સંબંધીઓ બધાએ સગા સંબંધીઓને પણ સળગાવી દઉં, પછી મિત્રો સળગી જાય, પરિવાર છે બધું સળગી જાય, પછી હું વિચાર કરું કે હું આત્મા છું, જગત નાશવંત છે, મારું સ્વરૂપ સત ચિત્ત અને આનંદમય છે. શિવલાલ શેઠના પિતાજીને કહે છે ને, એના પિતાજી આમ સાંભળે છે અને એના તો આમ રૂવાડા બેઠા થઈ જાય છે કે આ બધું સળગાવવું કેમ. અને પછી શિવલાલ શેઠ કહે કે આ બધું સળગી જાય ને પછી એનો શું થાય, સળગે પછી કોઈ પણ વસ્તુ સળગે એટલે એની સ્થિતિ થાય રાખ, અને એની રાખની ઉપર હું આમ પલોઠી વાળી અને મહારાજની મૂર્તિને મારા અંતરમાં ધારણ કરું છું, એટલા માટે મને કોઈ વિક્ષેપ આડા નડતા નથી અને મહારાજનું સ્વરૂપ છે એનું મને સુખ આવે છે. ભગા દોષી તો આ સાંભળીને વિચારમાં પડી ગયા, એ રાખ રાખ શિવા, તારું ધ્યાન રાખ, મારે આવું ધ્યાન કરવું નથી. કઠણ છે ને. ભગા દોષીની આ મનોદશા આપણને સમજાવે કે આત્મા રૂપે હું છું એવું માનવું અલગ છે અને વર્તવું એ પણ અલગ છે. કદાચ ભગા દોષી છે એમને સત્સંગ હતો તો એ કદાચ મનમાં વિચાર કરતા હશે કે હું આત્મારૂપ છું, પણ એમના દીકરાએ તો એને પ્રેક્ટિકલમાં મૂક્યું હતું અને પ્રેક્ટિકલમાં મૂકતા મૂકતા એ કઈ સ્થિતિને પામ્યા. અને આ જે નિષ્ઠા છે, સાંખ્ય નિષ્ઠા, આત્મવિચાર, એ કેવળ ને કેવળ ભગવાનની અને સંતની કૃપાથી જ દ્રઢ થાય છે. જેને એવી સ્થિતિ થઈ હોય એના થકી જ એ પમાય છે. અને પછી એ વ્યક્તિ એ આ લોકની હાણ સમૃદ્ધિની અંદર સ્થિતિ પ્રજ્ઞ બની જાય છે. એક વખત શિવલાલ શેઠ લાકડાની અને ઘરે દાદરો મેળી હતી, એમાં બરોબર કોઈ ઘીનો ગાડવો લઈ અને ઉપર જાતું હશે ને હાથમાંથી છટકી ગયો, છટકતાની સાથે માટીનો હોય ફૂટી ગયો, ઘી ઘણું બધું ઢોળાઈ ગયું. આમ ભગા શેઠ તો આમ થોડાક ખીજાવા લાગ્યા કે ધ્યાન રાખવું જોઈએ, ઘી કેટલું બધું કિંમતી હોય આમ ઢોળાઈ જાય તો. એમ જ્યાં ખીજાવા લાગ્યા ત્યાં શિવલાલ શેઠની પાસે તો એની સ્થિતિ તો ગજબની હતી હો. એ કહે કે આ ઘીનો ઘડો ઢોળાઈ ગયો, એમાં શા માટે આટલી બધી ચિંતા કરવાની જરૂર છે, એ આપણા પેટમાં ઢોળાવાનું હતું, એને બદલે આ દાદરા ઉપર ઢોળાણું, અને આ દાદરા ઉપર ઢોળાણું છે, દાદરો છે એ લાકડાનો છે, આ લાકડું છે આ ઘી પી જશે તો દાદરો છે વધારે સમય ટકશે. તો એ વિચારને કારણે એ હળવા થઈ ગયા. આમ વિચારો છે એને કારણે જ હળવું બની શકાય છે. અને જેને એવા ગુરુ મળે ને, ગુરુ થકી જ એવી સ્થિતિ પમાય છે. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને એવા કેટલા ભક્તો હતા કે જેમને એવી સ્થિતિ થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સમઢિયાળા ગામના ભોજાચારણ, એક વખત એમના ઘરે આગ લાગી, આગ લાગી ઘર ખોરડા છે એ સળગી ગયું. મહારાજની સાથે હેતવાળા, સંતોની સાથે હેતવાળા, એટલે સહેજે જૂનાગઢના, જૂનાગઢ દેશના, એટલે જૂનાગઢથી સંતો એમને ત્યાં આશ્વાસન આપવા માટે આવ્યા. ભોજા ભગતને ખબર પડી કે સંતો આશ્વાસન આપવા માટે આવ્યા છે. એ પહેલાં ભોજા ભગત બોલવા લાગ્યા, એ મારા ઘર ખોરડા સળગી ગયા એટલા માટે તમે આશ્વાસન આપવા માટે આવ્યા છો એ સારું થયું, પણ હું તો મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી થકી એ આત્મવિચાર સાંખ્ય નિષ્ઠામાં એવી દ્રઢ કરી છે, આ તો ખાલી ખોરડા સળગી ગયા હતા, બાકી મારો ઘર પરિવાર બધું સળગી જાત ને તો પણ મારા અંતરમાં જરા પણ દુઃખ ન થાત. અને આ સિવાયની બીજી કોઈ તમે વાત કરવા માટે આવ્યા હોય તો એ તમે કરો ને હું સાંભળું. આ ભગતની સ્થિતિ. સમસ્યાઓ હોય, માન અપમાન હોય, પણ આ બધામાંથી જો બહાર નીકળવું હોય ને તો એક જ ઉપાય છે, આત્મ વિચાર. ગઢડા પાસે ગઢાળી ગામ આંબા શેઠ. કાપડના મોટા વેપારી, રોજ એમની દુકાને ગ્રાહકો કાપડ લેવા માટે આવે અને સહેજે નિયમ પ્રમાણે બધાએ ભાવતાલ કરાવે, આનાકાની કરે. અને એમાં એક વખતે સૂતા હતા અને સૂતા સૂતા સપનું આવ્યું. સપનામાં એને એમ થયું, હું દુકાને બેઠો છું, કોઈ ગ્રાહક આવ્યો છે, ગ્રાહક આવી અને કાપડની આનાકાની કરે છે, શેઠને કહે કે શેઠ આ કાપડ તો મને 6 રૂપિયામાં પોસાય. શેઠ કહે કે નહીં આના તમારે 7 તો આપવા જ પડશે. છેલ્લે શેઠ બોલા કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે 6.5 આપી દેજો. અને એમ કરીને જ્યાં કાપડ ફાડવા જાય ત્યાં તો પોતે જે ચાદર ઓઢી હતી એને ફાડી નાખી. સવારે ઉઠીને જોયું તો ખબર પડી કે આ સપનામાં ને સપનામાં મેં આ ચાદર ફાડી નાખી. એમ જેને વ્યવહારના વેગ ચડે તો પછી મન છે એ મહારાજમાં ન લાગે, વૃત્તિ છે ભજન કરવામાં ન લાગે અને વ્યવહારના વેગે ચડી જાય. અને ગુણચિત્તાનંદ સ્વામીએ કીધું ને, વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ નથી, કઠણ તો જ્ઞાન માર્ગ છે. જૂનાગઢ પાસે લોઢવા ગામ કોંડાના રહેવાસી હતા લખુચારણ. રામાનંદ સ્વામીના શિષ્ય હતા મહારાજ વરણી વેશે એમને ત્યાં પધાર્યા. મહારાજને એમને ત્યાં રાખ્યા પણ ખરા એમના નેસની અંદર. રોજ ભેંસનું ઘાટું રગડા જેવું દૂધ હોય ને એની તર ઉતારી અને એને નીલકંઠ વરણીને જમાડતા. મહારાજને ખૂબ રાજી કર્યા અને મહારાજને જમાડતા જમાડતા કે નીલકંઠ તું ખા ખા, તારું શરીર કેટલું દુબળું પતલું છે. એમ કરીને મહારાજને આમ જમાડે અને 60 દિવસ લગભગ મહારાજ ત્યાં રોકાણા. એનો દીકરો વીરો હતો એ પણ મહારાજની સાથે ખૂબ ભેદભાવથી રહેતો હતો. 60 દિવસ રોકાણા પછી મહારાજ જ્યાં નીકળવા માટે તૈયાર થયા, સોરી 60 દિવસનો થોડા દિવસ મહારાજ ત્યાં રોકાણા પછી જ્યારે નીકળવા માટે તૈયાર થયા એ વખતે મહારાજે કીધું કે લખુભાઈ એ તમારે અમારી પાસે કાંઈ માગવું હોય તો માગી લ્યો. અને એ વખતે લખુબાઈએ કીધું કે હે પ્રભુ, મારી ઉપર તમે રાજી થયા હોય તો એ મને એવો વરદાન આપો કે મારે 60 ભેંસનું ખાડું અને મારો દીકરો વીરો એ અમર રહે. બ્રહ્મજ્ઞાની હતા છતાં પણ માગી આ લોકની વસ્તુ પદાર્થ. અને છેલ્લે મહારાજે કીધું કે ભાઈ અમે તારી ભેગું રહ્યા પુરુષોત્તમ નારાયણ, આ લોકના જીવોને અમારા ધામમાં લઈ જવા માટે અમે આવ્યા છીએ, તો એ તે માગી માગીને આવું માગ્યું છતાં પણ તે અમને સેવા કરી છે ને અમારી, એટલે જ્યાં અમે તમને એવું વર આપીએ છીએ કે જ્યારે તમારો અંતકાળ આવશે ત્યારે અમે તમને તેડવા માટે આવશું. આમ જ્યારે ભગવાન પાસે માગવાનું થાય ને તો માગવો મોક્ષ જોઈએ, નહીતર તો આ લોકની એવી કિંમતો સમજાઈ જાય તો પછી લઈને પણ આપણે એવું જ જઈએ નથી. એક દ્રષ્ટાંત છે અક્ષરાનંદ સ્વામીની વાતોમાં. એક શેઠ, એણે એના દીકરાને વિદેશ મોકલો અને એ વખતે તો જૂનો જમાનો, દરિયાઈ માર્ગે વિદેશ ગયો. ઘણો સમય સુધી એણે ત્યાં વેપાર કર્યો, ખૂબ કમાયો. પછી ચિઠ્ઠી લખી એના પિતાજીને કે હું અહીંયા ખૂબ સારું કમાયો છું. એટલે એના પિતાજીએ વળતી ચિઠ્ઠી લખી, તું ત્યાં કમાણો હો તો હવે એક કામ કર, આપણા દેશમાં આવી જા, 12 વર્ષ થયા છે તું હજી આવ્યો નથી, અને ત્યાંથી કાંઈક કિંમતી વસ્તુ લઈને આવજે. એટલે આને એમ છું કાંઈ વાંધો નહીં, કિંમતી વસ્તુ હું લઈને જાઉં. અને વિદેશની બજારમાં એ ફર્યો કે હું કિંમતી વસ્તુ લઈ જાઉં. અને ત્યાં વિદેશમાં એને કિંમતી વસ્તુ મળી, ડુંગળીના દડા. આપણે અહીંયા ભારતમાં મફતમાં વેચાતી હોય, ઓછા ભાવે વેચાય, અને ત્યાં તો 1 દડો 10 રૂપિયાનો. આને એમ છું કે આ મોંઘી વસ્તુ છે, હવે આને હું લઈ જાઉં. અને જેટલું કમાણો તો એ બધામાંથી ડુંગળીના દડા લઈ લીધા. અને સ્ટીમર ભરી ભરી તો 1, 2, 3 કરતાં 12 સ્ટીમરો ડુંગળીના દડાની ભરાણી. પછી તો અહીંયા આવ્યો, વહાણ છે સમુદ્રના કાંઠે નાંગળવામાં આવ્યા, વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સામયું થયું, ઘરે લાવવામાં આવ્યા. અને એ પછી ત્યાં બેઠા હશે, બધો સામાન પણ આવી ગયો, પણ હજી શું સામાન આવ્યો એ તો કાંઈ ખબર નહોતી. અને બધા મહેમાન બેઠા હતા, એમાં શેઠે કીધું એના દીકરાને જે વિદેશ થયા હોય, તો દીકરા ઓલું તું મોંઘીમાં મોંઘી વસ્તુ લાવ્યો છો ને, એ વસ્તુ લાવી બધાને બતાડીએ. એટલે એણે નોકરને ઈશારો કર્યો કે જાઓ લઈ આવો, કારણ કે આમાં ઈશારાથી જ વાત કરી. એટલે નહીતર તો શેઠ કહી દે કે ભાઈ તારે લેવા જવું નથી, ખોટી મારી આબરૂ કાઢીશ. ઓલો ઈશારાથી લેવા માટે ગયો અને ત્યાંથી લઈને આવ્યો તો ડુંગળીનો દડો. શેઠ કહે કે તે તો એલા બધો કચર ઘાણ વાળ્યો. અને પછી શેઠે કીધું કે તારો વ્યવહાર નોખો ને મારો વ્યવહાર પણ નોખો. કહેવાનું કે મનુષ્ય જન્મ મળ્યો, આપણને આ લોકની અંદર ભગવાન ભજવા માટે મોકલા, અને છેલ્લે આપણો અંતકાળ આવે, મહારાજ આપણને તેડવા માટે આવે. અને એ વખતે આપણા મનમાં જો આ લોકના ડુંગળીના દડા જેવા કે જેની કિંમત ભગવાનના ધામ સામે કાંઈ ન હોય, ઓલી તો વિદેશમાં કિંમત હતી ને ભારતમાં કાંઈ નહોતી, તો પણ શેઠને ગમ્યું નહીં. અને વ્યવહાર નોખો કર્યો તો પછી આ લોકના તુચ્છ પદાર્થની કિંમતો આપણે કરી રાખી હોય અને મહારાજના ધામની આગળ તો તુચ્છ કહેવાય, અને પછી મહારાજ તેડવા માટે આવે અને આપણે એવી પદાર્થની માગણી કરી તો મહારાજ શું કહે, તમારું નોખું ને મારું હોય નોખું, અને મહારાજ આપણને તેડા વગર વયા જાય. માટે આ લોકની કિંમત છે એ આપણને ન સમજાવી જોઈએ. અને કદાચ આપણે વ્યવહાર પૂરતી સમજી રાખ્યું હોય તો પણ મહારાજ તો છે એ આપણે માટે મહારાજ જ રહેવા જોઈએ, એનું કિંમત તો આપણે માટે હીરા જેવું જ હોવું જોઈએ. હવે વાત કરવી છે આપણે આજકાલની સમસ્યાઓ. સમસ્યાઓથી છૂટું તો પડવું, પણ આજકાલ સમસ્યા છે થોડીક ફરી છે. આજ વ્યક્તિઓને ટેન્શન હોય છે, ચિંતા હોય છે, હતાશા હોય છે, ડિપ્રેશન હોય છે, કારણ કે ભૌતિકવાદ આવ્યો અને ભૌતિકવાદની અંદર જેટલો જેટલો ભૌતિકવાદને કારણે આમ વિકાસ થયો છે, વિકાસની સાથે સાથે માણસ છે અંતરથી નબળો પડતો ગયો. પહેલાના સમયની અંદર પતરાવાળી હતી, પતરાવાળીની અંદર લાડુ પીરસાતા, શાક દાળ ભાત મિષ્ટાનો પીરસાતા હતા. આજે કદાચ સોનાની થાળી આવી ગઈ છે તો સોનાની થાળીની અંદર શું પીરસાય છે, ખાખરા. શા માટે? ભૌતિકવાદને કારણે વ્યક્તિના પેટ છે એ પણ પચાવી ન શકે એવા રહ્યા છે. અને આજે ખૂબ તકલીફનો જમાનો છે, ચિંતાઓ વ્યક્તિઓને આવતી હોય છે, એમાંથી બહાર કેમ નીકળવું? બેંકોમાં તગડા ખાતા હોય છતાં પણ ઇન્કમ ટેક્સ સેલ્સ ટેક્સ વાળાઓની બીક લાગે છે. એક બિઝનેસમેન એની કંપનીમાં ઘરે રેડ પડી, 9 લાખ રૂપિયા પેલા લોકોએ બ્લેક છે એમ વિચાર કરી, એમ ગણતરી કરીને લઈ લીધા. પછી વળી પાછો એમણે ત્યાં હિસાબ કર્યો, 7 લાખ રૂપિયા વ્હાઇટમાં હતા એટલે પાછા આપ્યા, 2 લાખ રૂપિયા છે એ બ્લેકમાં હતા એટલે લઈ લીધા. એ 2 લાખ રૂપિયા પેલે ટેક્સવાળાએ લઈ લીધા, એને કારણે પેલી વ્યક્તિએ છે આત્મહત્યા કરી લીધી, જીવન ટૂંકાવી દીધું. એ વ્યક્તિનો તો નાશ થયો માત્ર 2 લાખની આસક્તિથી. પણ આ દુનિયાની અંદર હિટલર, સદામ જેવાઓ એ પોતે 2, 4 કે 6 દેશ ઉપર શાસન કરવા માટે આખી જિંદગી મથી મર્યા અને છેલ્લે પસ્તાવાની સાથે મૃત્યુ પામ્યા છે. અમેરિકાની અંદર ગેરકાયદેસર જવાની લાઈમાં ત્યાં જઈ અને ડોલર છે એનો ડોલર અહીં લાવી અને ના 70-75 રૂપિયા મળે એવું વિચારી અને ત્યાં બ્લેકમાં ત્યાં જતા, સ્ટીમરમાં બેસીને જતા, એને કારણે કેવા દુઃખ ભોગવવા પડ્યા. પરિવારોથી વિખૂટા થવું પડ્યું, જેલમાં પુરાઈ જવું પડ્યું, અરે ત્યાંના ધોળિયા લોકોની નોકરી કરવી પડી, મજૂરી કરવી પડી, અને જિંદગી છે એ ઉકરડો બની ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે સંતોષ રાખવો, જીવનો અસંતોષ કેવો છે. એક જણની પાસે તો 360 કેડિયા હતા, અને સ્વામી કહે કે એમાં 360 કેડિયા એમાં એની શું મોટાઈ. હરિભક્તો હોય એને તો ક્યારેય લોકની મોટાઈમાં તણાવવું જ નહીં, કારણ કે આપણે, સ્વામી કહે કે આપણે તો મોટા મોટા જે આ લોકના અંદર થઈ ગયા, જેણે ભગવાનને રાજી કરી લીધા, એના માર્ગે આપણે ચાલવું. આપણો માર્ગ તો ઉદ્ધવ, ધ્રુવ અને સનકાદિકનો માર્ગ છે. દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધન શેઠ એવા ભક્તોનો માર્ગ છે. સ્વામી કહે કે ભગવદીય હોય ને એને તો દેહની સામે નજર જ ન રાખવી, કારણ કે આ દેહ છે કાં સડી જશે, સડી અથવા તો પછી મૃત્યુ બાદ બાળી દેશે, કાં પછી આને જીવડા ખાઈ જશે. માટે આ દેહ સામો ન જોતા આત્માના જતન માટે સ્વામી કહે કે મંડી પડવું. આમ સ્વામી પછી આ વાતની દ્રઢતા કરાવતા કહે કે પછી આત્મા સામો દ્રષ્ટિ રાખી અને ભગવાનનું ભજન કરતા કરતા દુઃખ આવે તો દુઃખને ભોગવી લેવું અને સુખ આવે તો સુખને ભોગવી લેવું અને પછી શાંતિથી મહારાજનું ભજન કરવું, અને એ જ પરમ સંતોષનું કારણ છે. આત્મવિચારના બળથી આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખો છે દૂર થાય છે. ગુજરાતમાં કહેવત છે ને કે મનમાં પરણે અને મનમાં રાંડે. અહીંયા મનના દુઃખની વાત છે. મનનું દુઃખ છે ને એને શાસ્ત્રની અંદર આધ્યાત્મિક દુઃખ કહ્યું છે, કારણ કે માણસનું મન છે ને કાચ કરતા પણ કોમળ છે. કાચ તો પડ્યા પછી ફૂટે, પણ મન છે ને એનો તો સેજ કોકના શબ્દ આમ અડી જાય ને તો પણ તૂટી જતા વાર લાગે નહીં. નાની નાની વાતમાં તરત લાગી આવે, અને એટલા માટે જ મનને મજબૂત કરવા માટે આત્મવિચાર છે, દેહથી નોખા પડવો એનો વિચાર છે. ઘણી વખત પ્રવચન કરતા હોય તો પ્રવચન કરનારના મનમાં પણ એમ રહી જાય કે મારે આટલું કહેવાનું બાકી રહી ગયું. ગાતા હોય તો ગાનારાના મનમાં એમ થઈ જાય કે આની કરતાં મેં આવડવા ગાયું હોત તો સારું હતું. પણ આ બધું મનનું છે, મનની ક્યારેય તૃપ્તિ છે એ થઈ શકી નથી. અને એટલા માટે સાંખ્ય વિચાર કે જે ભગવાન કરાવે છે એ આપણે કરીએ છીએ, અને બાકી તો સુખેથી ભજન સ્મરણ કરવું એ જ આપણા માટે એ ફાયદારૂપ છે, અને એ જ આપણા માટે સાંખ્ય વિચાર છે. એ વિના તો આપણે કઈ રીતે બચી શકીએ? માટે સાંખ્ય વિચારની દ્રઢતા આપણા જીવનની અંદર થાય કેવી રીતે? તો હું દેહથી જુદો આત્મારૂપ છું, અને મારા કરતા, મારા હરતા, મારું ધ્યાન રાખનારા ભગવાન સ્વામિનારાયણ છે અને એના મોટા સંતો છે. અને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, એવા વિચારોની સાથે અમે જીવન જીવી શકીએ અને આપનું સુખેથી ભજન સ્મરણ કરી શકીએ, એટલી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજીએ રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.